भावय नित्यं नास्ति ततः सुखलेश सत्यं पुत्रादपि धनभाजां भीति सर्वत्रेषा विहितारीति भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते भज गोविन्दं गोविन्दं भज मूढमते अर्थम अनर्थम भावय नित्यम नास्ति ततः सुखलेश सत्यम पुत्रादपि धनभाजां भीति सर्वत्र एषा विहिता रीति। शंकराचार्य जी महाराज कहे छे धन संपत्ति में लेश मात्र सुख नहीं, એ અનર્થ એટલે ભૂંડું કરનારું છે, પૈસો ભૂંડું કરે છે, પૈસાદાર લોકોને પણ પોતાના સગા દીકરાથી પણ સતત ભય રહે છે, સર્વત્ર આવી રીતિ જ છે। પૈસામાં સુખ છે એવું પ્રથમ દ્રષ્ટિએ તો દેખાય છે, છતાંય શંકરાચાર્યજી અને તમામ સાધુ સંતો કહે છે કે એમાં લેશ માત્ર સુખ નથી। એ કયા સંદર્ભમાં કહે છે એ આપણે આગલા બે પ્રવચનોમાં તો જોયું છે। એમાં થોડુંક યાદ રાખી લીધા જેવું, સુખી થવાનું એક સૂત્ર છે, ધન ઓછું રાખો, તન મધ્યમ રાખો અને મન મોટું રાખો। આ સુખી થવાનું પરમ સૂત્ર છે। ધન ઓછું રાખો, સાઈ ઇતના દીજીએ જામે કુટુંબ સમાય, મેં ભી ભૂખા ના રહું ઓર સાધુ ભૂખા ન જાય। સાઈ ઇતના દીજીએ, હે ભગવાન મને એટલું આપો કે મારા કુટુંબનું ભરણ પોષણ થાય, હું ભૂખ્યો ન રહું અને કોઈ સાધુ સંત અભ્યાગત આવે એ ભૂખ્યા ન જાય, બસ આટલું આપજો। આ ધન સુખનો ઉપાય, એટલે ઓછું રાખો। કદાચ ઘણાના હાથ એવા હેમના હોય છે, ગમે ત્યાં નાખે ને ત્યાંથી પૈસો નીકળે। પેલા વસ્તુપાળ તેજપાળની વાત નથી, દાટવાઈ ગયા હતા ઉલટા ત્યાંથી નીકળ્યું। એટલે કદાચ એવા કોઈ ભાગ્યશાળી હોય કે એને ઘણું આ સૂત્રને સમજાઈ ગયું હોય, આપણે તો ખાલી બોલીએ પણ એને સમજાઈ ગયું હોય ઓછું રાખવું છે, પણ હવે ગમે ત્યાંથી આવતું હોય શું કરે બિચારાને, એવા ભાગ્ય હોય તો। આમાં એમ કહ્યું છે ઓછું રાખો, આવ્યું હોય તો પછી દેવું, ઓછું રાખો સ્વાભાવિક આવી જાય, પણ સૂત્રમાં એમ કીધું ઓછું રાખો, એને જે તે સત્કર્મમાં એનો વ્યય કરો। બીજું તન મધ્યમ રાખો, એટલે અતિ સુક લકડી શરીર પણ દુઃખ આપે અને અતિશય અદોદરું મોટું શરીર એ દુઃખ આપે। સુક લકડી શરીર હોય તો એ કાંઈ બહુ તાકાત કરી શકે નહીં, દોડી શકે નહીં, તો બહુ જાડું શરીર હોય તો એ દુઃખ આપે, બિચારો કેટલાય ફંક્શન ગોઠવે ત્યારે માંડ બેસાય. અને ઊભું થવું હોય તો બોલું એનાથી નહીં મુસીબત. એટલે પણ ઘણા એવા હોય કે બહુ કૃશ શરીર હોય, બધા બેઠેલા એટલે કે ભાઈ ઓલા હનુભા દરબાર, એટલે હનુભા બાપુ કેમ દેખાતા નથી? તો કે જો ને હોકાની પાછળ બેઠા, હોકાની પાછળ બેઠા. કેટલા પાતળા છે હોકો, કેટલો આટલો હોય? તો જો ને હોકાની પાછળ બેઠા, અતિ કૃશ. તો અમુક બહુ ઝાડા હોય એમ, બસ આખી ફૂલ ભરાઈ ગયેલી, જગ્યા એકે નહીં, વચ્ચેનો દાંડિયો પકડીને કેટલાય ઉભેલા. પણ એક જણો હતો ને, પાછળથી ધક્કો લાગે ને, હાથમાંથી ઓયલું પકડ્યું હોય ને, શું કહેવાય એને, હેન્ડલ, એ છૂટી જાય. બે પાંચ વાર આમ થયું એટલે પાછળ જોયું, પાછળ તો એવો ડામરના પીપળા જેવો માણસ, એટલે ઘડીક તો કાંઈ બોલ્યો નહીં, શું બોલવું એમ. પછી બહુ ધક્કા મીંડા લાગવા, એટલે કીધું ભાઈ વડીલ તમે ધક્કા શું મારો છો? તો પેલો કે ધક્કા કોણ મારે, શ્વાસે ન લેવો. હવે શ્વાસ લી એમાં ઓલો આખો આમ આમ થયો. એટલે અતિ જાડું શરીર એ બહુ દુઃખ આપે, અને બહુ કૃશ શરીર હોય તોય દુઃખ આપે. પણ મધ્યમ, અને ત્રીજું મન મોટું રાખવું. સંકુચિત મન હોય એ દુઃખનું કારણ છે, ઘરમાં, વ્યવહારમાં, સમાજમાં, બીજાની વિચારધારા, બીજાના ધર્મ, બીજાની ઉપાસના, બીજાની ભક્તિભાવના, રહેણી કેરણી, સ્વભાવ, એ બધાનો આદર કરે. મારું એટલું સાચું એ સંકુચિતતા છે, એ પોતાને દુઃખ આપે, સમાજને, પરિવારને, બધાને દુઃખ આપે. એટલે સંકુચિત મન દુઃખ આપે. ઉપનિષદમાં બહુ સ્પષ્ટ કહ્યું છે, ભૂમાવે તત્ સુખમ, વિશાળતામાં જ સુખ છે, નાલ્પે સુખમ અસ્તિ, અલ્પતામાં સુખ નથી. મૂઠું ભરીને મીઠું તમે એક વાટકા પાણીમાં નાખો તો આખું પાણી ખારું થઈ જાય, કારણ કે પાત્ર નાનું છે. અને એ જ મુઠ્ઠી ભરીને મીઠું તમે તળાવમાં નાખો તો અસર એ ન થાય. મીઠું તો સરખું જ છે, પણ પહેલાંની પાત્રતા મોટી છે. એને સંકુચિતતા હોય તો બીજા ના રેણી કેરણી, ઉપાસના, ભક્તિ, શાસ્ત્ર વગેરે બધું બરદાસ્ત થાય. બીજું મન મોટું એટલે કોઈ નિંદા કરે, કોઈ ટીકા કરે, એવું બધું થાય. મન મોટું હોય તો જવા દે, કોઈ કે કોઈ આમ કહેતો તો હશે, કહેતો હશે, શું કરી. પણ ટૂંકું મન હોય તો માથાકૂટ થાય. ત્રીજું મોટું મન એટલે પૈસો છે તો મોટું મન રાખીને આપો. પણ આમાં શું થાય છે, આ સુખના ઉપાય છે ને, પણ લગભગ આપણે જો આનાથી ઉલટું જીવીએ. મન મોટું તેની જગ્યાએ મન નાનું, મન ટૂંકું. સંકુચિતતા વાળામાં કૂપ મંડુકતાની જેમ જ બીજાનું જરાય સ્વીકારવું નહીં. અમે પરદેશમાં એક જગ્યાએ હતા, એરપોર્ટ ઉપરથી પ્લેન પકડવાનું હતું. અમારી સાથે વડીલ હરિભગત એ હતા, મૂકવા આવ્યા હતા. પછી ત્યાં એ એરપોર્ટ ઉપર એવું એવું હતું કે તમારે ટ્રોલી જોઈતી હોય સામાન મૂકવા માટે તો $1 એક ટ્રોલી દીઠ નાખો તો ઓલી ક્લચમાંથી નીકળે, અને બે ત્રણ ટ્રોલી જોઈતી હોય આપણે સામાન માટે, પૈસો નાખે, $1 નાખે તો નીકળે ને ઓલી. વડીલ હરિભગત હતા, પૈસે ટકે સુખી હતા, પણ એનું મન ના હાલ્યું. બોલો, $3 કાઢતા, $3 કાઢતા એનું મન ના હાલ્યું. એ જોયા રાખતા. આપણો ભૂતપૂર્વ વિદ્યાર્થી હતો, જે 4-6 મહિનાથી ત્યાં ભણવા આવ્યો હતો, એણે દોડીને દર્દને $3 નાખીને ટ્રોલી 3 કાઢી લીધી. તોય પહેલાંની એમ ન થયો કે છોકરાને મારું નાક વાઢ્યું કહેવાય. એમ કદાચ એને સ્મૃતિમાં ન આવ્યું હોય તોય માણસ તરત એમ કે લે બેટા તારું હોય તું આ લે રાખ. પણ મન નાનું, આપી ન શકે, વાપરી ન શકે. અને એ પોતે બહુ દુઃખમાં જ હોય, અને એ પૈસો એની પાસે હોય તોય સુખ ના આવે. એટલે મન મોટું નથી રાખી શકતા, મન નાનું થાય છે. અને તન મધ્યમ રહેતું નથી, તન મધ્યમ રહેતું નથી. કાં ખવાઈ જાય છે ખૂબ, અને કાં કંઈ ભાવતું નથી. કાં શરીર સુકાઈ જાય છે અને કાં શરીર ફૂલી જાય છે. એટલું ખાય ખાય ખાય ખાય ખાય જામી જાય તો પછી ક્યાં ધાર્યું રહે છે. અને ધન ઓછું રહેતું નથી, ઓછું રહેતું નથી નથી, કોઈને ઓછું જોઈતું જ નથી. આ સાંભળી લઈએ ટાઢેકો છે, પણ આપણે એમ થાય કે ધન ઓછું જોઈએ. કોઈ એવું માળા કરે, હે ભગવાન ઓછું કરજો. હજી સુધી એવો જ કોઈ ભગત નહીં મળ્યો હોય. ધન ઓછું જોઈતું જ નથી. એમ તમે કોઈ પ્રવાસે નીકળ્યા હોય, યાત્રાએ નીકળ્યા હોય, અને તમે નક્ષ ખાય સોનાના ઘરેણા દબાવીને પહેર્યા હોય, કાનમાં હાથમાં કાંડામાં ગળામાં કેડમાં બધે આમ ખૂબ, અને 5 લાખ રૂપિયાનો થેલો ભરાવીને નીકળ્યા હોય, ચાલ્યા જતા હોય, સુખ આવે? કેટલું થથર્યા કરે. બસ એમાં જીવન યાત્રા પણ એક આપણી યાત્રા છે ને, જીવન જીવવું છે એ યાત્રા છે. એમાં આ બધો ધનનો જેટલો ભાર છે એ જીવન યાત્રામાં સુખ કેમ આપે? પગલે ને પગલે બસ અનેક જાતની પીડાઓ જ આપે. એટલે સુખી થવાનું તો પછી જે સનાતન સૂત્ર હોય એનાથી બહાર તો કોઈ સુખ થઈ જ ના શકે ને. એટલે ધન ઓછું રાખો, તન મધ્યમ રાખો, અને મન મોટું રાખો. બહુ મોટી વાત છે આ. 3માં તો બધું આવી ગયું ભાઈ, બહુ આવી ગયું. એટલે ધનની વાત ચાલે છે તો ધનને કોઈને ઓછું જોઈતું નથી, અને વધારે ને વધારે જોઈએ છે, અને એ જ દુઃખનું કારણ છે. એટલે ધન આવે એની સાથે આપણે આગલા પ્રવચનોમાં જોયું છે કે પૈસો એકલો નથી આવતો, બીજું ઘણું સાથે લઈને આવે છે, ભલે ને ગમે તે પ્રકારે લાવે. એમાં 2-3 બાબ તો આપણે સાંભળી લીધી. એક તો પૈસો આવે એટલે એની સાથે ચિંતા આવે, પૈસો આવે એટલે બીજું શું આવે? અનિદ્રા આવે. જેમ જેમ પૈસો વધે એમ ઊંઘ ઘટતી જાય. આવે તો કાગા ડોળા જેવી આવે, ઘડીક થઈને ઉઠી જાય, પડખા ફરે ને આવે ને એમ કરીને સવાર પાડી દે, પણ મરદ છે એટલે. પણ એ પૈસો ન હોય ને ગરીબ હોય ને એની તમે ઊંઘ જુઓ. રોડ કાંઠે ટ્રક આખી રાત ભોંભોમો કરી જતી, એને ઉઠે હું? અને આપણે પૈસા વાળાને તમે જોજો. મને એક જણો કે આ દિવાલમાં જે ઓલી આ સેલવાળી આ જો ઘડિયાળ છે ને પાટ, એના કેટલું એમ કટકટ કેટલું થતું હોય? તો કે આ બદલી નાખો, આ મને ઊંઘવા નથી દેતું. એ કટકટ એને રાતે એટલું બધું લાગે કે માથામાં વાગે. બોલો પછી આમ આમ હાલી રાખે ને, એવું લાવવું પડ્યું. અવાજ નો આવે ને, આ તો હું કટકટ કરી રાખે. એટલું નડતું હોય પૈસા વાળા નડે, પેલા નડે ત્યાર. એટલે જેમ પૈસો વધે એમ અનિદ્રા પણ વધે, અને ત્રીજું પૈસો વધે એમ અજીર્ણ વધે, ભૂખ વહી જાય. ભૂખ હોય ત્યારે ખાવાનું ન હોય, ખાવાનું આવે ત્યારે ભૂખ ન હોય. પૈસો કોણ જાણે એવો અસર કરે છે, ભૂખ મારી નાખે. બહુ લખપતિ કરોડપતિ શેઠ છે, એના કમ્પાઉન્ડમાં ભિખારી આવીને ભીખ માગી. શેઠાણી બા, મને કંઈક જમવાનું આપો. એ લ્યા ભાઈ, પણ આમ શિરાજોરી કરવાની? પરાયણે બસ આવીને બેસી જ ગયો માગવા કે આપી જ દો. ના, તમારે આપવું જ પડશે, આજનો દિવસ એવું નહીં, અઠવાડિયા સુધી આપવું પડશે. એટલે ભાઈ આવું કેવું તને વળી, આજે હજી તો આજનું હજી દીધું નથી, ત્યાં અઠવાડિયાનું બુકિંગ કરી નાખ્યું. ના, એમાં એવું છે, તમારે આપવું જ પડશે, નક્કી મહેરબાની કરીને મને ના નહીં પાડતા. અઠવાડિયું આખું તમારે મને અહીંથી જ હું લઈશ, અહીંયા જ તમારે ત્યાંથી જમવાનું લઈશ, મને આપવું જ પડશે. પણ કારણ શું? મને ડૉક્ટરે કીધું છે, મને છે ને ચામડીનો સેજ રોગ થઈ ગયો છે, ખંજવાટ ખંજવાટ બહુ આવે છે. એટલે મને ચામડીના ડૉક્ટરે કીધું છે, અઠવાડિયા સુધી તમારે ઘી તેલ મરચું મીઠું મરચું કશું ખાવાનું નહીં. હવે એવું તમારા વિના બીજે ક્યાં મળે? આવા સુખી બંગલાવાળાને ત્યાં જ હોય, કારણ કે આ લોકો એ જ ખાતા હોય, બીજું કંઈ ખાઈ શકે નહીં. એટલે તમારે મને આપવું જ પડશે, મારો ભિખારી ઇન્ટેલિજન્ટ કેટલો, આપવું જ પડશે, ભૂખ વહી જાય. પછીનું ચોથું, પૈસો આવે એમ વચમાં હું તમને પૂછી લઉં, આ તમને સારું લાગે છે હું પૈસાનું કહું છું? સમજવા જેવું તો છે, નથી સારું ન લાગે તોય સંભાળો, સાંભળજો. આમાં કઈ પૈસો ફેંકીને કઈ બાબા થઈ જવાની વાત નથી, પણ એમાં કઈક મર્યાદાઓ સમજવા જેવી છે, અને થોડુંક સમજાઈ જાય તો બહુ સુખ આવે. આમ બહુ લોભી હોય, આ વાત સાંભળીને થોડુંક જો મન છૂટું કરે ને, બહુ સુખ આવે. બહુ રોકવેલર અમેરિકાનો ધનાઢ્ય, પૈસો ખૂબ હતો, અશાંતિ બહુ હતી. લેવું વિવેકાનંદજી મળ્યા કે વાપરો ને, વાપરું ને પછી વિવેકાનંદજીને મળ્યા કે મને જેવી હવે શાંતિ મળી એવી જિંદગીમાં અનુભવી નથી. એટલે આમાંથી ચાવીઓ મળતી હોય છે. એટલે ચોથું કારણ, આ ચોથી બાબત, પૈસો આવે એની સાથે અશાંતિ આવે. જેમ જેમ આવે પૈસો એમ અશાંતિ આવે, જોડાયેલી જ છે. ગરીબ હોય ને દુઃખ હોય, અશાંતિ ન હોય, ભેદ બહુ બારીક છે. પૈસાવાળાને અશાંતિ હોય, ઘરમાં ટી સેટ હોય, ડિનર સેટ હોય, સોફા સેટ હોય, ટીવી સેટ હોય, સાડી સેટ હોય, પાર્ટી સેટ હોય, વેલ સેટ હોય, પોતે અપસેટ હોય, આને અશાંતિ કહેવાય. બધું હોય લ્યો, પણ અપસેટ હોય, અશાંતિ છે. અરે અરે, પૈસા હાથ સંગાથે આવે છે, પૈસાની હારે જ આવે છે. વ્યક્તિનો દોષ નથી, પૈસાનો દોષ છે. અને બીજું, અશાંતિ એટલે નિરાંત જ નહીં, નિરાંત જ નહીં લ્યો. નિરાંત શબ્દ પૈસાવાળાની ડિક્શનરીમાંથી નીકળી જાય, નિરાંત ન હોય. લાખો કરોડોનો બંગલો છે, શેઠાણી ગેલેરીમાં ઉભા ઉભા રોવે, રહ રહ રોવે, બોર બોર જેવડ આંસુ જાય. તે પેલી નોકરાણી જોઈ ગઈ, આવીને દોડી શેઠાણીના હાથ મંડી ફેરવવા, બા કેમ રડો છો? તો કે આમ જો ને, પેલા મજૂર છે, એ મજૂર ને એની ઘરવાળી ને એના બે છોકરા કપડાં હરખા પહેર્યા છે નથી પહેર્યા, પણ મારા ચારેય જણા, દીકરો દીકરી અને પતિ પત્ની મજૂર છે, પણ મારા અત્યારે બપોરનું ટાણું થયું છે. કેવા એક જ રોટલા ઉપર બેસીને એને રોટલોને મરચું મીઠું છાશ કેવા કલગલાટ કરતા કરતા આનંદથી જમે છે, એને આ આનંદ તું જોઈ, એના મને રોવું આવે છે કે આ અમારા સંપત્તિનો પાર નથી, પણ તારા શેઠ કોઈ દી અમારા પરિવાર હારે જમવા બેઠા એવું તે જોયું? કોઈ દી નહીં. જ્યારે જોયું કે મુંબઈ ગયા, દિલ્હી ગયા, અમેરિકા ગયા, દુબઈ ગયા, આફ્રિકા ગયા, ફલાણી ગયા, તે હું આ બંગલાને પરણી છું કે કોને પરણી છું? બસ નિરાત જ નહીં. શા માટે કે હવે વધુ ને વધુ લઈ લેવું છે, એટલે સુખ શું કહેવાય એ ખબર પડતી નથી. સાચું છે ને? જો રાતના 12 વાગ્યે શેઠના ઘરમાં ચોર આવ્યો, અને શેઠ તો વાણિયા એટલે સાવ બિચારું પોચું દિલ, અને પાછા જૈન ધર્મી વાણિયા. શેઠને કીધું એમ ઊંઘ તો આવે નહીં, એટલે આમ સેજ હળ થયો એટલે ઊંઘ ઉડી ગઈ. ઝીણી નજર શેઠ ભાળી ગયા, ચોર આવ્યો મારી નાખ્યા, હવે શું કરું? આપને કઈ થોડા બંઠો બંઠાવીએ કે મણી જાય, મણી જાય આપણે તો. પણ બુદ્ધિને શેઠાણીને બૂમ પાડી. શેઠાણી અડધી રાતે, ઓલો બહુ કિંમતી વેઢ છે એ તે ક્યાં મૂક્યો છે? ચોરને તો ભારે રસ પીડ્યો, કાન હરવા કરી ગયો. એ કે હા, પરબારું જડી જતું હોય તો રાતે ફાફા મારવાની. વેઢ એટલે વેઢા ઉપર પહેરા, આંગળીના વેઢા ઉપર, પણ વીટી પાતળી હોય, વેઢ બહુ મોટો હોય, બહુ કિંમતી વેઢ. હે શેઠાણી, ઓલો વેઢ ક્યાં મૂક્યો વેઢ? અરે પણ અત્યારે શું વેઢને સંભાળીને તમારે હુવો ને નિરાયતે? ના, આવો કિંમતી વેઢ એને જાતન કરીને જાળવવો પડે. તમારો રહ્યો સ્વભાવ પાછો સાવ ગાફલ, તે તમે જાળવીને તો મૂક્યો છે ને? હા હા, જાળવીને મૂક્યો, પણ શેઠાણી કોની? એ સમજી ગયા કાંઈક હોય એટલે કીધું હા મેં જાળવીને જ મૂક્યો છે, પણ ક્યાં મૂક્યો છે તો કયો? પણ એ તમારે, મેં એ તમે કયો તો ખરા ક્યાં મૂક્યો છે? એ છે ને પાણિયારા ઉપર ગોળો છે ને, ગોળામાં બુજારાની નીચે વાસણ મૂકી, એમાં એ વેઢ મૂકી, માથે બુજારું એટલે ઢાંકણું મૂકી દીધું છે, એમાં વેઢ મૂક્યો છે. ક્યાં કર્યો? જો પાણિયારો એટલે ગોળો, ગોળામાં એક વાસણ મૂક્યું, એમાં વેઢ, એમાં ઉપર ઢાંકણું ઢાંક્યું. હા તો વાંધો નહીં, ત્યાં કોઈનો હાથ ન જાય. પણ હકીકતે શું? આ તો બધા વારી બુદ્ધિવાળા, વીંછી નીકળેલો આવડો મોટો ઠાકરિયો. આના શેઠ રહ્યા જૈન ધર્મી, રાતે તમે ક્યાં મારવો? દિવસે રાતે કંઈ નાખવા જતા એ ડરે આ, એટલે ચીપિયાથી પકડીને ત્યાં ગોળામાં ઢાંકણે નેની ઉપર મૂકી દીધેલો. એ ઓલા ચોરને સંભળાયું, હવે વેઢ ક્યાં છે? ગોળાના ઢાંકણા હેઠે જ છે. બસ શેઠ પડકું હોઈ ગયા, બોલો ધીમે પગલે આવ્યો, આવીને ઓલો ઢાંકણું ખોલ્યું, હાથ નાખ્યો, નાખ્યો ને હવે માળ એ બાપલ યાર મૂકે ઓલો, નહોતી ચીસ નાખવી તોય ચીસ નીકળી ગઈ. શેઠ પીડ્યા પીડ્યા કે કેમ બાપા વેઢ હાંકડો પીડ્યો? વંડી ઢેકી ગયો. એટલે આ આપણે ગુણાતીતાનંદ સ્વામી કીધું છે, પૈસો છે ને એ વીછીનો કરોડ છે, એ ચટાકા મારે અને પછી વીછી તો જેને કરડ્યો હોય એને ખબર હોય. ઓહો હો, આમાં એમ કહે છે કે વીછી આખો આમ હોય ને, આમ આમ દોડતો હોય ને એવું એને અનુભવ થાય. ને કાળી બત્રી ને આખો જ વીછી અંદર ગરી ગયો હોય અને દોડ્યો જતો ને ઉતરતો હોય, દોડ્યો જતો ને ઉતરતો હોય, ચડતો હોય, ઉતરતો ને ચડતો હોય, એવું એને કાંઈક થાય, કાળી બળતરા થાય. એમાં પૈસાનો ચટાકો લાગી જાય ને પછી એ જંપ ન લે, એને નિરાશ ન હોય, અહીંથી લઈ લો, અહીંથી લઉં, ચોર ત્યાં લેવા ગયો એમાં જ મર્યો ને. એન્ડ્રુ કાર્નેગી, આપણે વાત આગળ એક જોઈ હતી એની, આ બીજી વાત. 70-80 વર્ષ પહેલાંનો અમેરિકાનો એક નંબરનો ધનાઢ્ય, $10 અબજ નો માલિક. હવે એને એક સેક્રેટરી હોય, એમ $50 લાખ નો ચેક લખવાનો છે, પેમેન્ટ કરવાનો છે, એટલે સેક્રેટરી આવીને સાઈન કરવા માટે શેઠ પાસે આવે, એટલે શેઠે આમ સાઈન કરી દીધી. હવે આ તો રોજે ભાઈ લાખોના ચેક લખાતા હોય ને ભરાતા હોય ને સેક્રેટરી બધું હવાલા કરતો હોય, બધું આપવાનો હોય તો 10 લાખ ને 15 લાખ ને 20 લાખ ને 50 લાખ આમ જ જતું હોય ને મોટી કંપની. આ 50 લાખના ચેકમાં સાઈન કરવાની હતી એન્ડ્રુ કાર્નેગીને, તો સાઈન કરી પણ થોડું મરમાળું હસ્યો અને એક વિચાર આવી ગયો. હવે સેક્રેટરી હોય તો વધી વધીને પગાર કેટલો એ જમાને જે $100 $200 $300 જે હશે એટલો જ હશે ને, કેટલો હશે અને એને ભરવાના ચેક 50 લાખ 60 લાખ 10 લાખ 15 લાખ આવા ચેક ભરવાના જોવાના અને પગાર કેટલો $100-200 એટલે એન્ડ્રુ કાર્નેગી રહી ન શક્યો. એટલે પેલાને કીધું સેક્રેટરીને, આજે 50 લાખના ચેક ઉપર સાઈન કરતા કરતા એને કીધું, બહુ મજાની વાત. હે સેક્રેટરી, હું તને એક વાત પૂછું. પૂછો ને માલિક. આ તું 40 લાખ ને 50 લાખ 60 લાખ 10 લાખ ને આ બધા ચેક મારી પાસે સહી કરાવી, તું આમ બધા ચેક ફેરવ, આ બધું કર, આ કઈ નાની રકમ તો નથી? ના સાહેબ, નાની તો ના જ કહેવાય ને, ફાટી પડે કોઈ $50 લાખ એટલે શું? હા, તો તને તો એમ જ થતું હશે ને કે ભગવાન કરે ને મને એન્ડ્રુ કાર્નેગી બનાવી દે, એવું તને આમ સપનાત આવતા હશે ને. બોલો સેક્રેટરી કે સાહેબ માફ કરજો, માફ કરજો સાહેબ, નાને મોટે મોટી વાત થઈ ગઈ, રામ રામ રામ રામ માય ગોડ, ભગવાન રક્ષા કરે મારી. કેમ? અરે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મને કોઈ જન્મે એન્ડ્રુ કાર્નેગી બનાવતા નહીં, મને આવો સેક્રેટરી જ રાખજો. બોલો આંચકો લઈ ગયો. એટલે એવું તને શું છે, આ લાખો કરોડો ડોલર આમથી આમ થાય છે સાહેબ, પણ મારે તમને કહેવાય નહીં, હું તો સામાન્ય નોકર કહેવા આપનો, અને આપ ક્યાં? હા પણ સાહેબ, નહીં નહીં નહીં, તું કે ના, તમને માઠું લાગી જાય સાહેબ, ના તું મને કહે ને કે શું, એવું તને શું લાગે? શું લાગે સાહેબ, તમે કંઈ જીવન જીવો છો? તમને કંઈ કંઈ મારે શું કહેવું? તો કેમ કેમ શું? સવારના પોલમાં ઓફિસમાં કોણ આવે છે સાહેબ, બોલો તો? તમે એન્ડ્રુ કાર્નેગી સૌની પહેલા ઓફિસમાં આવે સાહેબ, તમે સૌની પહેલા ઓફિસમાં આવો, ત્યાર પછી પટાવાળો આવે, પ્યુન આવે, ત્યાર પછી હું આવું, ત્યાર પછી મેનેજર આવે, અને ત્યાર પછી બધા મજૂર કામદાર વર્કર્સ આવે, અને છેલ્લે જ્યારે ફેક્ટરી બંધ થાય ત્યારે સૌથી પહેલા વર્કર્સ નોકરો જાય, મેનેજર જાય, હું જાઉં, પટાવાળો જાય, અને પછી તમે ઓફિસ છોડો છો. ડોલર ડોલર ને ડોલર જ ગણ્યા રાખો છો, બાકી તમારા જીવનમાં કાંઈ છે? તમને આ કાગળના ડૂચા સિવાય જિંદગીમાં બીજું કાંઈ હોય છે? માણવા જાણવા જેવું પરિવાર કુટુંબ કબીલા કોઈ કાંઈ જાતનું બધું હોય છે કાંઈ તમને જીવનમાં જીવો છો? મોઢું થઈ ગયું શાહી જેવું. એ તારી વાત તો સાચી છે. હા તો બસ સાહેબ, માફ કરજો, પાછું આનો વેર રાખતા નહીં, પણ કોઈ જન્મે ભગવાન મને એન્ડ્રુ કાર્નેગી ન બનાવે, મને સામાન્ય પટાવાળો બનાવે. આમાં જે જીવન છે એ તમારામાં નથી, તમારી પાસે ડોલર છે, બીજું કાંઈ નથી. પણ ડંખ લાગ્યો એટલે પછી અશાંતિ અશાંતિ અશાંતિ. મૂળ તો શું છે, ભગવાન જ્યારે આ પૃથ્વી પર મોકલે છે ને દરેકને, ત્યારે એને ચોઈસ પસંદગી આપે છે કે જો ભાઈ આ એક બાજુ આ ઢગલો છે, એક બાજુ આ ઢગલો છે, તારે જેમાંથી બેમાંથી જે પસંદ કરવો એ પસંદ કરી લે, પછી તને હું ધક્કો મારી દઉં. આ ઉપર આવી વ્યવસ્થા છે, એ ખાનગી જાણવા મળ્યું છે. એમાં બે ઢગલામાં એક ઢગલો શું છે, કાજુ બદામ પિસ્તા સાટા પેંડા બરફી પીઝા એવું બધું. અને બીજો ઢગલો શેનો છે, સૂકો રોટલો ને મરચું ને મીઠું ને એ બસ એવી ચટણી એવું સામાન્ય કોરું કોર. ભગવાન કે આમાંથી બે પસંદ કરી લેવો, કોણ શું પસંદ કરે? મેવા મીઠાઈ બદામ કાજુ ને આજ બધી પસંદ કરે ને, ક્રીમ સલાડ ને આ ત્યાં બીજું કરે, એવું જ પસંદ કરે ને. કોણ સૂકો કરગઠિયા જેવો રોટલો ને આ ત્યાં એવું કોણ ડાળિયા ફાંકે મમરા ફાંકે ને એવું કોણ પસંદ કરે? પણ જેવું પસંદ કરે ને ભગવાન શરત કહી દે, જો ભાઈ આમાં એવું છે, હવે તમે આ પસંદ કર્યું છે ને આની સાથે એક શરત છે, કાજુ બદામ આ પેંડા બધું જમવું હોય પણ એની સાથે અનિવાર્યપણે શરત જોડાયેલી છે કે બેસીને જમાશે નહીં, દોડતા દોડતા જમવાનું. અને આ સૂકા રોટલા જો તમારે જમવા હોય તો નિરાતે પલાઠી વાળીને જમો, તમને કોઈ નહીં કે, નિરાતે જમો. બેસી જીરો જમતા જમતા એક જણો લગ્નમાં આમંત્રણ મળ્યું છે, જમવા ગયો હતો, નવ વાગે જમવા બેઠો, એક કલાક થઈ ગઈ, દસ વાગી ગયા તોય જમતો હતો. એટલે કોઈએ કીધું કે આ દસ વાગ્યા એક કલાકથી જમે છે, તો કે જમવા દે હજી એક કલાક જમવાનો. તો કે કેમ, તો કાર્ડમાં લખ્યું છે જમવાનો સમય 9 થી 11. એ ભૂખડી મારે છે નિરાયતે જમે. શું પસંદ કરવું છે એ આપણે કંઈક એવું પસંદ કરીને જે આવ્યા હોય, તો એકને નિરાત રહેવાની છે ને એકને નિરાત ક્યારેય રહેવાની નથી, પસંદ કરીને દેવા. આની અનિવાર્ય શરત જોડાયેલી છે. હવે તમે જોઈ લો ને આ અમેરિકાવાળા તમે જાઓ તો ખબર પડી જ જાય તમને, કમાતા હોય ઘણું પણ એક આથી ડ્રાઇવિંગ કરતા હોય ને એક આથી કોફીને ચિસ્કી લેતા જાય, ઓલા ખાના જેવું હોય ને એમાં મગ ઘાલી દે પેલો પ્યાલો, વળી કેળું અડધું ફોલ્યું, આમ આમ ખાતા જાય ને આમ આમ આમ આમ કરતા જાય. લાખો પતિઓ નિરાત ક્યાં, દોડતા દોડતા જમે છે ને તમે જોઈ લો. અને વળી આપણે હારે બેઠા ને તો કે સ્વામીજી એક બાઈટ લઈ લો, એક બટકું ભરી લો, એમ ભરી લે ભાઈ તું નિરાયતી અમને આવડતી નથી, નહીતર અમે ગાડી હાંકીએ, તું નિરાયતે જમી લે. આવું હોય પણ એવું જ છે જો. અને બધા અમેરિકાના બધા બધા ચોખા એકટાણા કરે, આપણે તો ચાતુર્માસમાં 4 મહિના નહીં એક મહિનો કરવાનો હોય એમાં 15 દિવસ ભાંગી નાખે, 15 દિવસ જેવા તેવા, એમાં સાંજે તો વળી દૂધ ને કેળા ને વેફર ને પેંડા ને એમ બધું જુદું એકટાણા રાયડું પાડે. અને પેલા ચોખા એકટાણા કરે, સાંજે નિરાતે આવીને જ બધાને જમવાનો મોકો. બસ બોલો સાચું ખોટું, કોઈ બાકી જમે જ નહીં, સવારે નહીં બપોરે નહીં કાંઈ નહીં, કોઈ નહીં અહીંથી ને જાય ને એ બધા ટેવાઈ જાય, ભલે જ નહીં જમવાનો સમય, જમેલા સુસ્તી આવી જાય, કામ શું કરો તમે, અને ના તો આમ કામ લઈએ એટલે તોડી નાખે, એમ પૈસા દઈએ પણ તમને ભૂખા કાઢી નાખે, અને અહીં તમે તો લાંબા પગ કરી નિરાતે બેઠા. ઇન્ટરવ્યુમાં પૂછેલું, તમે કામ કરતા થાકતા નથી ને, તો ક્યારેય નહીં, નોકરીમાં રાખી લીધો, સાહેબ આવ્યા જોયું તો ઓલો ટેબલ ઉપર પગ નાખીને સૂતો હતો, એટલે તે કીધું હતું ને હું ક્યારે થાકતો નથી, તો થાકતો જ નથી ને, એટલે મારું રહસ્ય આ જ છે, થાકતો નથી એટલે આમાં આરામ જ ફરમાવું છું. દોડતા દોડતા જમવાના બસ મેવા મીઠાઈ આ બધી હોય, નિરાત નહીં ભાઈ, બસ એ તમારે શું જોઈએ છે એ વિચાર માગેલી, એવો બહુ મોટો પ્રશ્ન છે. એવું જ છે, તો આનો ઈલાજ શું? અશાંતિ આવે છે પૈસા સાથે, અશાંતિ અચૂક આવે છે, ઈલાજ શું? ઈલાજ એ ઈચ્છા ઘટાડવી. બહુ જોઈએ છે ના જોઈએ છે ત્યાં બધી ઈચ્છા ઘટાડી નાખે. માણસને ઘણીવાર 1000 પગાર આપે પણ એના માટે આંખો તૂટી જાય એટલો બધો લાંબો થઈ જાય, ત્યારે ઘણા સમજદાર હોય કે ભાઈ 1000 મળે મળે, 5000 મળે જવા દો, થોડી નિરાયત તો આપણે જીવીએ, 5000 વધારે લઈને શું કરવું છે, 3 મહિના નિવૃત્ત થઈ જવાનું હોય તો કે એટલું જવા કેમ દેવાય, પણ નિરાયત શું કહેવાય એ માણી ના શકે. જવા દો ને નોકરો ક્યાં ખૂટે એમ છે, જુવાર બાજરો નિરાયતે ભજન કર ના એ સૂજે નહીં, પૈસો જ સૂજે, પૈસો જ સૂજે. પાછો ધર્મમાં વાપરવું એવું નહીં કે વળી હું કામી લઉં ને કંઈ સારા બે સત્કાર્ય કરી લઉં, એ વાતમાં માલ નહીં, હું આ દીકરાને એટલું દઈ દઉં, દીકરીને એટલું દઈ દઉં, આનું એટલું દઈ દઉં, ગઈઢો થાય ત્યારે મારે કામ આવે, મને ઓપરેશન આવે તો કામ આવે, ફલાણું આવે તો કામ આવે, એમાં કંઈ ઠાકોરજીનું કંઈ નામ ન આવે. નિરાયત શું કહેવાય એની ડિક્શનરીમાં ન મળે. ગમે એટલો સત્સંગ કરો તો શું, જીવમાં ન ઉતરે. એટલે હિરણ્યમય પાત્રે એને સત્ય સભિહિત મુખમ, પૈસામાં લોભ લાગી જાય એટલે એવું ઢાંકણ છે કે તમને બીજું ઘણું બધું એમને રોકી દે સુખ. ઈચ્છા થોડી ઘટાડે, ફેંકી દે તો થાય. ઘણા પછી નથી પૈસા વાળા રાઈડના માથે હાથ મૂકીને, ટેન્શન બહુ છે, બહુ ટેન્શન છે. તમે જોયું છે એટલે રબર બેન્ડ આવે ને એમાં પેન્સિલો ભરાવે, બહુ સીધું સાદું દર્શન, પેન્સિલો ભરાવે, પછી ભરાવતા જાઓ ભરાવતા જાઓ, પછી શું થાય, તંગ થઈ જાય કે નહીં, બસ આવું છે. એટલા બધા પ્રવૃત્તિઓ, એટલું બધું આ બધું વધતું જ જાય, પેન્સિલ ભરાવતા જ જાય, એક ફેક્ટરી, બીજી ફેક્ટરી, ત્રીજી ફેક્ટરી, ચોથી દુકાન, ફલાણું દુકાન, અહીંયા ડિપોઝિટ, અહીંયા ફલાણું, અહીંયા પેલો, પોતાને ખબર ન હોય ક્યાં કેટલું રોક્યું છે. પછી થંગ થઈ જાય કે નહીં, બસ ટેન્શન છે, બે પાંચ પેન્સિલો ઓછી કરી નાખો ને તરત શાંતિ થઈ જાય. લ્યો હે, જરાક બે પેન્સિલ કાઢી નાખો, લ્યો તો આગળ તરત સરખું થઈ જાય. ના, એ કાઢવું નથી, એમને કઈ સરખું થાય એમ કરો, એમનામ તો થાય જ નહીં. મયારામ ભટ્ટ માણાવદરના નેનાભાઈ ગોવિંદરામ બે જણા વિચાર કર્યો, ભાઈ આપણે એક દુકાન કરશું, નાની હાટડી નાખીએ.